श्री ब्रह्म पुराण अध्याय 34 भगवान पुरुषोत्तम नी पूजा ने दर्शन नु फल इंद्रद्युम्न सरोवर ना सेवन नी विधि तथा महिमा नु वर्णन तथा ज्येष्ठ नी पूर्णिमा ए दर्शन नु महात्मय ब्रह्मा जी कहे छे। ऊपर प्रमाणे भक्ति पूर्वक भगवान पुरुषोत्तम नी पूजा करीने तेमना चरणों में मस्तक नमावू त्यार पछी समुद्रनी प्रार्थना करवी। हे सरिताओना स्वामी तीर्थराज, आप समस्त भूतोना प्राण अने योनि छो, आपने नमस्कार छे। हे अच्युत प्रिय, मारी रक्षा करो। आ प्रमाणे समुद्रमां स्नान करीने तथा तट पर अविनाशी नारायणनी विधिपूर्वक पूजा करीने बलराम श्रीकृष्ण अने सुभद्राने प्रणाम करवा। આ પ્રમાણે કરનાર પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈને સગળા દુઃખોમાંથી છૂટી જાય છે અને અંતમાં સૂર્ય જેવા તેજસ્વી વિમાન પર જ્યાં દિવ્ય ગંધર્વોના સંગીતનો ધ્વનિ થતો રહે છે બેસીને પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને શ્રી વિષ્ણુના લોકમાં જાય છે। ગ્રહણ, સંક્રાંતિ, અયન આરંભ, વિષુયોગ, યુગ આદિ તિથિઓ, વ્યતિપાત, તિથિક્ષય, આષાઢ, કાર્તિક તથા માઘની પૂર્ણિમા અને અન્ય શુભ તિથિઓમાં જેઓ ત્યાં બ્રાહ્મણોને દાન આપે છે તેઓ અન્ય તીર્થો કરતા હજાર ગણું ફળ મેળવે છે। જેઓ ત્યાં વિધિપૂર્વક પિત્રોનું પિંડદાન કરે છે તેમના પિત્રોને અક્ષય તૃતીયા થાય છે, તેમના પિત્રોને અક્ષય તૃપ્તિ થાય છે। આ પ્રમાણે મેં સમુદ્રમાં સ્નાન કરવાનું ઉત્તમ ફળ તમને જણાવ્યું, તે સર્વ પાપોને દૂર કરનારું, પવિત્ર તથા સર્વ કામનાઓને પૂર્ણ કરનારું છે। આ પુરાણ રહસ્ય કોઈ નાસ્તિકની આગળ કહેવું ન જોઈએ। ભૂતળમાં જેટલા તીર્થ, નદીઓ અને સરોવર છે તે બધા સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેથી સમુદ્ર બધાથી શ્રેષ્ઠ છે। સરિતાઓના સ્વામી સમુદ્ર સમસ્ત તીર્થોના રાજા છે, તે બધા તીર્થોમાં શ્રેષ્ઠ અને સમસ્ત ઈચ્છિત પદાર્થોને આપનાર છે। જેમ સૂર્યોદય થતા અંધકારનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે તીર્થરાજ સમુદ્રમાં સ્નાન કરવાથી બધા પાપોનો ક્ષય થઈ જાય છે। જ્યાં સાક્ષાત ભગવાન નારાયણનું નિવાસ સ્થાન છે તે તીર્થરાજ સમુદ્રના ગુણોનું વર્ણન કોણ કરી શકે છે? તેથી ત્યાં સ્નાન, દાન, હોમ, જપ અને દેવપૂજન વગેરે જે પણ કર્મ કરવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે। ત્યાંથી તે તીર્થમાં જવું, જે અશ્વમેઘ યજ્ઞના અંગમાંથી ઉત્પન્ન થયું છે, તેનું નામ છે ઇન્દ્રદ્યુમ્ન સરોવર। તે પવિત્ર અને શુભ તીર્થ છે। બુદ્ધિમાન પુરુષે ત્યાં જઈને પવિત્ર ભાવે આચમન કરવું અને મનમન શ્રી હરિનું ધ્યાન કરીને જળમાં જઈને આ મંત્રનું ઉચ્ચારણ કરવું, અશ્વમેઘા અંગ સંભૂત તીર્થ સર્વાધન આસન સ્નાનમ ત્વયી કરોમ્યધ્ય પાપમ હર નમો અસ્તુ તે। અશ્વમેઘ યજ્ઞના અંગમાંથી પ્રગટ તથા સંપૂર્ણ પાપોના વિનાશક તીર્થ, આજે હું તમારા જળમાં સ્નાન કરું છું, મારા પાપ હરી લો, તમને નમસ્કાર છે। આ પ્રમાણે ઉચ્ચારણ કરીને વિધિપૂર્વક સ્નાન કરો અને દેવતાઓ, ઋષિઓ, પિત્રો તથા અન્ય અન્ય લોકોને તલ જળથી તર્પણ કરીને આચમન કરવું, પછી પિત્રોને પિંડદાન આપવું, પુરુષોત્તમનું પૂજન કરવું। આ પ્રમાણે કરનાર 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે, તે ઉપર અને નીચેની 7-7 પેઢીઓનો ઉદ્ધાર કરીને ઈચ્છા અનુસાર ગતિવાળા વિમાન દ્વારા વિષ્ણુ લોકમાં જાય છે। આ પ્રમાણે 5 તીર્થોનું સેવન કરીને એકાદશી એ ઉપવાસ કરવો, જે મનુષ્ય જ્યેષ્ઠની પૂર્ણિમાએ ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તે પૂર્વોક્ત ફળનો ભાગી થઈને પરમધામમાં જાય છે, જ્યાંથી પુનઃ તે પાછો આવતો નથી। મુનિઓએ પૂછ્યું, હે પિતામહ, તમે માઘ વગેરે મહિનાઓને છોડીને જ્યેષ્ઠ માસની આટલી પ્રશંસા કેમ કરો છો? પ્રભુ, એનું કારણ કહો। બ્રહ્માજીએ કહ્યું, હે મુનિવરો, સાંભળો, અન્ય મહિનાઓની અપેક્ષાએ હું જ્યેષ્ઠ માસની જે પ્રશંસા કરું છું તેનું કારણ સંક્ષેપમાં જણાવું છું। પૃથ્વી પર જે જે તીર્થ, નદીઓ સરોવર, પુષ્કરણી, તળાવ, વાવ, કુવા, હૃદ એટલે ધરા અને સમુદ્ર છે, તે બધા જ્યેષ્ઠના શુક્લ પક્ષની 10મીથી લઈને પૂર્ણિમા સુધી 1 સપ્તાહ પ્રત્યક્ષ રૂપે પુરુષોત્તમ તીર્થમાં જઈને રહે છે। આ તેમનો હંમેશનો નિયમ છે. તેથી ત્યાં સ્નાન, દાન, દેવ દર્શન વગેરે જે કંઈ પણ પુણ્ય કાર્ય તે સમયે કરવામાં આવે છે તે અક્ષય થાય છે. હે દ્વિજવરો, જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિ દસ પાપોને હરે છે, તેથી તેને દશહરા કહે છે. તે દિવસે જેઓ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના દર્શન કરે છે, તેઓ બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનના આરંભના દિવસે શ્રી પુરુષોત્તમ, બલરામ અને સુભદ્રાના દર્શન કરનાર મનુષ્ય વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય ફાગણની પૂર્ણિમાના દિવસે એકાગ્ર ચિત્તે પુરુષોત્તમ શ્રી ગોવિંદને હિંડોળા પર બિરાજેલા જુએ છે, દર્શન કરે છે, તે તેમના ધામમાં જાય છે. વિશ્વયોગના દિવસે વિધિપૂર્વક પંચતીર્થ વિધિનું પાલન કરીને જે શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના દર્શન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. જે વૈશાખની કૃષ્ણ તૃતીયાના દિવસે ચંદન ચર્ચિત શ્રી કૃષ્ણના દર્શન કરે છે, તે વિષ્ણુ ધામમાં જાય છે. જ્યેષ્ઠ નક્ષત્રથી યુક્ત જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે જે પુરુષોત્તમના દર્શન કરે છે, તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. જે દિવસે રાશિ અને નક્ષત્રના યોગ અનુસાર મહાજ્યેષ્ઠી જ્યેષ્ઠની પૂર્ણિમા હોય, તે દિવસે યત્નપૂર્વક શ્રી પુરુષોત્તમ તીર્થમાં પહોંચવું. મા જ્યેષ્ઠી પર્વના દિવસે શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના દર્શન કરીને મનુષ્ય 12 યાત્રાઓથી પણ અધિક ફળનો ભાગી થાય છે. પ્રયાગ, કુરુક્ષેત્ર, નેમિષારણ્ય, પુષ્કર, ગયા, હરિદ્વાર, કુશાવર્ત, ગંગાસાગર સંગમ, મહાનદી, વૈતરણી તથા બીજા જે જે તીર્થ છે, અથવા વધારે કહેવાની શી જરૂર, પૃથ્વી પરના બધા તીર્થ, બધા મંદિર, બધા સમુદ્ર, બધા પર્વત, બધી નદીઓ અને બધા સરોવરોમાં ગ્રહણના સમયે સ્નાન દાનથી જે ફળ મળે છે, તે જ મહાજ્યેષ્ઠના દિવસે શ્રી કૃષ્ણના દર્શન કરવા માત્રથી મનુષ્ય પામે છે. માટે મહાજ્યેષ્ઠીએ સંપૂર્ણ પ્રયત્ન કરીને પુરુષોત્તમ તીર્થની યાત્રા કરવી જોઈએ. સુભદ્રાની સાથે શ્રી કૃષ્ણ અને બલરામના દર્શન કરનાર મનુષ્ય પોતાના સમગ્ર કુળનો ઉદ્ધાર કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. અધ્યાય 34 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.